શ્રી પદ્મ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 70 પદ્મ પુરાણનું લક્ષણ તથા તેમાં વર્ણિત વિષયોની અનુકમણિકા બ્રહ્માજી કહે છે. હે વત્સ, સાંભળો. હવે હું પદ્મ પુરાણનું વર્ણન કરું છું. જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક આ પુરાણનો પાઠ અને શ્રવણ કરે છે તેમને આ મહાન પુણ્ય આપનારું છે. જેમ બધા દેહધારી મનુષ્યો 5 ઇન્દ્રિયોથી મુક્ત કહેવાય છે, એ જ પ્રમાણે આ પાપનાશક પદ્મ પુરાણ 5 ભાગોથી યુક્ત છે. હે બ્રહ્મન, જેમાં મહર્ષિ પુરસ્ત્ય, ભીષ્મ અને સૃષ્ટિ વગેરેને ક્રમથી નાના પ્રકારના ઉપાખ્યાન અને ઇતિહાસ વગેરેની સાથે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મયજ્ઞની વિધિ, વેદપાઠ વગેરેનું લક્ષણ, નાના પ્રકારના દાનોનું અલગ અલગ નિરૂપણ, પાર્વતીના વિવાહ, તારકાસુરનું વિસ્તૃત ઉપાખ્યાન તથા ગાયો વગેરેનો મહિમા છે જે પુણ્યપ્રદ છે. જેમાં કાલકે વગેરે દૈત્યોના વધની અલગ અલગ કથા કહેવામાં આવી છે તથા હે દ્વિજશ્રેષ્ઠ, જ્યાં ગ્રહોના પૂજન તથા દાનની વિધિ પણ બતાવી દેવામાં આવી છે. આ મહાત્મા શ્રી વ્યાસજી દ્વારા વર્ણિત સૃષ્ટિખંડ છે. પિતા માતા વગેરેની પૂજનીયતાના વિષયમાં શિવ શર્માની પ્રાચીન કથા, સુરતની કથા, વૃતાસુર વધની કથા, પૃથુવેન અને સુનિથાની કથા, શુક્લાનું ઉપાખ્યાન, ધર્મનું આખ્યાન, પિતાની સેવાના વિષયમાં ઉપાખ્યાન, નહુસની કથા, યાતિ ચરિત્ર, ગુરુતીર્થનું નિરૂપણ, રાજા અને જેમિનીના સંવાદમાં અત્યંત આશ્ચર્યમયી કથા, અશોક સુંદરીની કથા, હુંડ દૈત્યનો વધ, કામોદાની કથા, વિહુંડ દૈત્યનો વધ, મહાત્મા ચિવન સાથે કુંજલનો સંવાદ, ત્યાર પછી સિદ્ધોપાખ્યાન અને આખંડના ફળનો વિચાર, આ બધા વિષય કહેવામાં આવ્યા હોય તે સુત સોનક સંવાદરૂપી ગ્રંથ ભૂમિખંડ છે, જ્યાં શ્રોતિ તથા મહર્ષિઓના સંવાદરૂપે બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. પૃથ્વી સહિત સંપૂર્ણ લોકોની સ્થિતિ અને તીર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી જ્યાં નર્મદાજીની ઉત્પત્તિ કથા અને તેમના તીર્થોનું અલગ અલગ વર્ણન છે, જેમાં કુરુક્ષેત્ર વગેરે તીર્થોની પુણ્યમયી કથા કહેવામાં આવી છે. કાલિંદીની પુણ્યકથા, કાશી મહાત્મ્યનું નિરૂપણ છે. વર્ણાશ્રમને અનુરૂપ કર્મયોગનું નિરૂપણ, પુણ્યકર્મની કથાના સંદર્ભમાં વ્યાસ જેમીની સંવાદ, સમુદ્ર મંથનની કથા, વર્ત સંબંધી ઉપાખ્યાન, ત્યાર પછી કાર્તિક માસના અંતિમ 5 દિવસ ભીષ્મક પંચકનું મહાત્મય તથા સર્વ અપરાધ નિવારક સ્તોત્ર, આ બધા વિષય જ્યાં આવ્યા છે તે સ્વર્ગખંડ છે. હે બ્રહ્મન, આ બધા પાતકનાશક છે. રામ અશ્વમેઘના પ્રસંગમાં પ્રથમ રામનો રાજ્યાભિષેક, અગસ્ત્ય અને મહર્ષિઓનું આગમન, પુલસ્ત્ય વંશનું વર્ણન, અશ્વમેઘનો ઉપદેશ, અશ્વમેઘી અશ્વનું પૃથ્વી પર વિચરણ, અનેક રાજાઓની પુણ્યમયી કથા, જગન્નાથજીના મહિમાનું નિરૂપણ, વૃંદાવનનું સર્વ પાપહર મહાત્મય, કૃષ્ણ અવતાર ધારી શ્રી હરિની નિત્ય લીલાઓનું કથન, વૈશાખ સ્નાનનો મહિમા, સ્નાન દાન અને પૂજનનું ફળ, ભૂમિ વારાહ સંવાદ, યમ અને બ્રાહ્મણની કથા, રાજદૂતોનો સંવાદ, શ્રીકૃષ્ણ સ્તોત્રનું નિરૂપણ, શિવશંભુ સમાગમ, દધીજીની કથા, ભસ્મનું અનુપમ મહાત્મય, ઉત્તમ શિવ મહાત્મય, દેવરાત સુતોપાખ્યાન, પુરાણવેતાની પ્રશંસા, ગૌતમનું ઉપાખ્યાન અને શિવગીતા તથા કલ્પાંતરમાં ભરદ્વાજ આશ્રમમાં શ્રીરામકથા વગેરે વિષય પાતાળખંડમાં આવેલા છે. જે સદા આનો પાઠ કરે કે શ્રવણ કરે છે તેમના બધા પાપો નાશ પામે છે અને તેમને અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. 5મા ખંડમાં પ્રથમ ભગવાન શિવ દ્વારા ગૌરીદેવીને કહેલું પર્વતોપાખ્યાન છે. ત્યાર પછી જાલંધરની કથા, શ્રી શૈલ વગેરેના મહાત્મયનું વર્ણન તથા રાજા સગરની પુણ્યમય કથા છે. ત્યાર પછી ગંગા, પ્રયાગ, કાશી અને ગયાનું વિશેષ પુણ્યપ્રદ મહાત્મય કહેવામાં આવ્યું છે. પછી અન્ન વગેરે દાનનું મહાત્મય અને મહાદ્વાદશી વ્રતનો ઉલ્લેખ છે. ત્યાર પછી 24 એકાદશીઓનું અલગ અલગ મહાત્મય કહેલું છે. પછી વિષ્ણુ ધર્મનું નિરૂપણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું વર્ણન છે. ત્યાર પછી કાર્તિક વ્રતનું મહાત્મય, માઘ સ્નાનનું ફળ તથા જંબુદ્વીપના તીર્થોનો પાપનાશક મહિમાનું વર્ણન છે. પછી સાબરમતીનું મહાત્મય, નૃષિ ઉત્પત્તિની કથા, દેવ શર્મા વગેરેનું ઉપાખ્યાન અને ગીતા મહાત્મ્યનું વર્ણન છે. ત્યાર પછી ભક્તિનું આખ્યાન, શ્રીમદ ભાગવતનું મહાત્મય અને અનેક તીર્થોની કથાથી યુક્ત ઇન્દ્રપ્રસ્થનો મહિમા છે. આ પછી મંત્રરત્નનું કથન, ત્રિપાદ વિભૂતિનું વર્ણન તથા મત્સ્ય વગેરે અવતારોની પુણ્યમય અવતાર કથા છે. ત્યાર પછી અંશદાતા સત દિવ્ય રામનામ અને તેમના મહાત્મ્યનું વર્ણન છે. પછી મહર્ષિ ભૃગુ દ્વારા ભગવાન વિષ્ણુના વૈભવની પરીક્ષાનો ઉલ્લેખ છે. આ પ્રમાણે આ પાંચમો ઉત્તરખંડ છે જે સર્વ રીતે પુણ્યદાયી છે. જે શ્રેષ્ઠ માનવ પાંચ ખંડોથી યુક્ત પદ્મપુરાણનું શ્રવણ કરે છે તે આ લોકમાં મનોવાંછિત ભોગોનો ભોગ કરીને વૈષ્ણવધામને પ્રાપ્ત થાય છે. આ પદ્મપુરાણમાં 55,000 શ્લોકો છે જે આ પુરાણને લખાવીને પુરાણોના જ્ઞાતા બ્રાહ્મણોને સારી રીતે સત્કાર કરીને જેઠની પૂર્ણિમાના દિવસે સુવર્ણમય કમળની સાથે આ પુરાણનું દાન કરે છે તે સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને વૈષ્ણવધામમાં જાય છે. જે પદ્મપુરાણ અને અનુકમણિકાનો પાઠ શ્રવણ કરે છે તે પણ ઉક્ત બધા ફળને પામે છે. અધ્યાય 70 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.